ખાય એટલું પછી દવા ના લેવી પડે. દખલ દખલ ના કરે તો, દખલ એટલા સરસ છે માટે ખાવ, એ કહ્યું કે નહીં પચે. પણ એ અત્યારની દખલ થી નથી પચતું કે પેલા દખલ કરીને લાવેલો છે? પેલા કરેલી તેની ત્યાં દખલ આવી, દખલ અફરી દખલ કરી પછી ઉભા થઈ. હા દખલ વગર એનું ભાગ્ય જ નહીં કરી. પેલાની દખલ કરેલી છે કે અત્યારે દખલ થઈ છે એ કેવી રીતે ખબર પડે? પેલો દખલ વાળો આવે એટલે. હા અત્યારે દખલ પોતે કરી રહ્યો છે કે નથી કરતો એની ખબર પડે પોતાને? હા દખલ કરી હોય સાચું છે, તે આટલું કશું ખવું તો વાયુ થઈ જાય તે દખલ કરી એટલે. શરીરમાં વાયુ થવાનો ગુણ નથી, પીટ વાયુ નો કબજે થાય છે દખલ હોય. દખલ કરી વાયુ થઈ જાય, લોહી ના થાય ને દરાય થઈ જાય. દખલ કરી કપ થઈ જાય, કપ પીટ થઈ જાય. મને ગળું નહી ભાવતું, એ દખલ કરી બગડ્યું. એટલે એ રીતે પિત્ત ઉભું થાય એનાથી? બીજું છે ને, એટલે ગળ્યા નું બગડે તો કફ ઉભો થાય એવું થાય છે. તો પછી દખલ તો બધા કરીને જ લાવેલા છે ને, દરેક ની પ્રકૃતિ દખલ તો કરીને લાવેલા જ છે ને. વસ્તી હોય તો આપડે જોઈએ છે ને કેવું શું શરીર નું બંધારણ કેવું. ઓછી દખલ નહી જોયેલી? હા અરે બિલકુલ, કેટલાક દખલ જ નહીં હતી. આ દખલ નું પરિણામ પીત વાય નું કરશે. લોહી નહી થતો આમ થઈ જવું, એટલે પછી શું કે હું ખાઈએ છીએ સારું ખાઈએ છીએ પણ લોહી નીચે પૂછ્યું વાયુ થઈ જાય. કાદલું ખબર ના આવે, હવે એની દખલ કેવી રીતે બંધ થાય? કાદલું ખબર ના આવે. હા ખાધેલું ખબર ના આવે, શું ના આવે ખાધેલું ખબર ના આવે. મારે આવીશ જોવાના આવીશ તારા આવીશ ને મેળવાના આવીશ. પેલા ના આવીશ ચલો. આપનું તો દખલ વગર નું હોય ને? નિષ્ઠા એ કરીને કે મળતું જોઈએ છે કે એવું નહી, પ્રકૃતિ એ કરીને નિષ્ઠા નથી, જ્ઞાનમાં નથી. પણ પ્રકૃતિ દખલ કરેલી પહેલા માટે આવી પ્રકૃતિ છે એ મરચું વધારે ખેંચતી હોય કે તોય કશું નહીં, તોય કશું દખલ નહીં એની ઉપર પોતાની લાભ ના થાય ને. હા પણ એ દખલ જે દખલ વણાયેલી હતી પ્રકૃતિમાં વણાઈ ગયેલી દખલ છે એમાં કશો ફેરફાર નહીં કરવાનો. થાય પણ નહીં, જામી ગયું દહીં જામ્યા પછી શું વાયુ થઈ જાય, પીઠ થઈ જાય, કફ થઈ જાય. અને કફ અને પિત્ત માં જાય. કફ અને પિત્ત એટલે એવું થઈ જાય. પેલા કફ વધી જતો હતો, હવે કફ ઘટી જાય, હવે પિત્ત વધી જવા માંડ્યું, એ પાછું ફેરફાર થયા કરવાનું. એવું મને ખબર આવ્યું છે, પણ તે બધું લોહી ચોખ્ખું નથી. એમ લોહી તો ચોખ્ખું છે, કોટ લાલ રંગના દેખાય ને, રંગવા ના પડે. લોકો રંગી નહીં નીકળતા લોટ કોટ રંગવા ના પડે. શું શું કહું, રંગવા પડે લોહી ચોખ્ખું હોય તો એવું થાય. પ્રકૃતિ ની દખલ થી આ કફ વાયુ ને પિત્ત એટલું જ ઉભું થાય, બીજું બધું ખરું ને આગળ. એટલે આ ફક્ત ખોરાક ની બાબત થઈ, આ ખોરાક ની બાબત થઈ ને. એટલે પ્રકૃતિ માં દખલ તો બીજી ઘણી દિશાઓમાં હોય છે ને. અહંકાર તો દખલ જ કર્યા કરે ને, એને હિન્દુસ્તાન અહંકાર પર કસાય જ રહી સહિત નો ચામાં તમે મીઠું મારે આખું આખું અત્યારે બપોર સુધી બગડ્યું છે. તમે અત્યારે રસોઈ ખાય ને તો પછી બધા બગડશે બસ. એટલે બહુ પછી છણકા કરી કે મૂકે બધું શાક ની બધું બિચારી ને સંછેડી ટાળું પડી ગયું હઈ કરી જો પાંકરો નથી ને ટાળું પડે પછી સંછેડી. ચોખ્ખું લઈ નથી ને દખલ વધારી થયેલી અહી આવ્યા પછી છૂટી ગઈ. ટેબલ પર જમવા દેવાનું જ્ઞાન મળ્યા પછી કમ્પ્લેન જ જતી રહી. કમ્પ્લેન ટેબલ પર જમવા બેસે એટલે જ્ઞાન મળ્યા પછી કમ્પ્લેન જ બધી જતી રહી. કમ્પ્લેન જ નહીં જરા નહીં, અરે ટેબલે ખુશ થઈ જાય કેવું પડે. હું તો સુધરેલું પણ તમે સુધરતા ન સુધર્યા. ટેબલે કે ટેબલે કેવું ટેબલે ખુશ થઈ જાય. રોજ કકડા ટેબલ બે કકડા હો હવા દઉં કરે. ઊંધું જ્ઞાન છે આ બધા લોકો. જ્ઞાન જો થતું હોય તો દુઃખી ના થાય. જ્ઞાન જ આખું ઊંધું. સંસારમાં રહેવાનું વાતો નથી, સંસારમાં કઈ બધા મોકલો થઈ જાય છે. સંસારમાં પદ્ધતિ તો બધી ઊંધા જ્ઞાન થી કામ ના કરે, થતું ઘણા હોય છે. બહુ સંતોષ ચાલે છે. ચાર ને ચાર આઠ ડઝન લાડવા હોય તેમાં એક બે જણ એવા હોય ત્રણ ચાર અડધો અડધો વાળા ખાઈ જાય. બીજાને પછી મન એવું દુઃખ કરાય. એટલે આ દખલ ના કરતા હોય તો એ દખલ વાળા થઈ જાય. આ દેશ જ એવો અડધો અડધો ખાઈ ગયા બધા એટલે બધું આવે એટલે પછી એના મમ્મી કે મારા ઘરમાં આવે હું નહીં છોડી દઉં. એટલે સીધા હોય તો એને દખલ વાળા થઈ જાય. હવે આ પ્રકૃતિ સહજ સ્વભાવ ની કીધી તો આ 20 લાડવા આવે તો સહજ સ્વભાવ વાળી પ્રકૃતિ એટલે એ બધા બે બે વેચીને લે એવું કરે. જો દખલ ના હોય પોતાની તો બધાને સામાન જાય. બધા અમે એવું જ નક્કી કરે છે કોઈ કોઈ લઈ ના જાય. અને આ પેલા અડધો વધારે લઈ લીધો એ પેલા ની દખલ થી, તો અત્યારની દખલ કેવી હોય એમાં? અત્યારે દખલ ના કરે ને એટલે પછી આવતે બહુ મોટું રહી શકે. હું જરા વહેલો આવ્યો તો બે ચાર કલાક હું કાઢી દેત નહીં. એવું પાછું નક્કી કરે એટલે એટલે એ પેલો અડધો તો લે છે, પાછો બે ચાર વધારે લઈ લે તો એના રિએક્શન માં આ લોકોને પણ દખલ થાય ને? તેદારે ઓછી ના થાય, પણ આવતો હિસાબ બગાડ્યો આવો દખલ કરીને. એટલે દખલો કરવાની છે ને ત્યાં સુધી. ગાડી માં કેટલી દખલ હોય? જોડે બેઠો હોય ને તો કસી કસી ને પહોંચ હોય ને દેવું હોય ને દેવું પાડે. તને દખલ ગમે ગમે નહીં? કોણ દખલ કરતો વધારે? અત્યારે બધા જ્ઞાન લીધેલું છે, પણ પેલા મારો નંબર આવતો હતો. તારો નંબર પહેલો બધા જાણે બધું શું કરે છે શું નહીં બધું બધું કે આવી શક્તિ આપું આવી શક્તિ આપ, કારણ કે દખલ કરીને પછી બધું નિર્ભર થતું જાય, જેમ દખલ કરતો એમ નિર્ભર થતું જાય. આત્મશક્તિ હણાયા કરે, શું થાય? જે સહજ શક્તિ હતી તે હણાય કરે, અનંત શક્તિ નો ધણી હતો હણાય કરે. પછી કે દાદા તમે શક્તિ આલો શક્તિ આલો. દાદા પણ આજ એક જગ્યા એવી છે કે જ્યાં ઓપન થવાય અને નિર્ભય બનાય. આજ એક જગ્યા એવી છે કે અહીંયા ઓપન થવાય અને નિર્ભય થવાય. એક જણો કાગર આવ્યો છે, જણ માળા મોકલી હતી લાઈફ માં બહુ માદી રહેતી હતી, માળા એક જણી મોકલી હતી એટલે વિધિ કરી આવજો કે માળા ભાઈ જાતે આવી નથી આ લોકો આવું ભગવું પીતી કરાવે તો મેં તો વિધિ કરી આવી. દાદા ભગવાન કે આવું તો રોજ 25 કે સારા મારા આમ થઈ ગયું એ જોરદાર હશે કે નહીં છે દાદા? એટલે પછી વિધિઓ કરી જ્ઞાની વાત કરવા આવે આશીર્વાદ આવી ને આપણે પૂર્ણ બંધાઈ ગયા છે, આપડે પૂર્ણ નહીં જોઈ શકીએ કઈ જશે અને પાછો કરશું વિચાર કરો ને, કઈ આગળ બીજી દુકાન છે ત્યાં થશે, કઈ લેશે કે છે, એવો જવાબ આવ્યો. શું આવ્યું? આશ્વાસન ક્યાં લેશે બીજા? ફરીથી પાછો કાઢો અને કેટલી બધી ખાતરી થઈ સવાર તો આવ્યો ત્યાં દાદા ભગવાન મારું દુઃખ દૂર કરશે. અહીંથી પાછો બીજી કઈ દુકાન છે એ મને કહો, કે સરનામા હાથે કહો. તમે ભાઈ દુકાન તો છે નહીં, પણ થવા દેવા પડે, ચાલવા દે, એવો મને જવાબ આવ્યો. વાત તો ખરી ભાઈ, દુકાન બીજી કઈ છે નહીં બિચારા, અહીં કેટલા કેટલા આશ્વાસન પૂરો આવ્યો ભાઈ. દાદા અમારો જેવો દોડાય એવો કહે છે લોકોને. હે રાતે વાત હોય ને, કે રાતે એને સપનો આયા કરે આવું હોય ને, એટલે આવે મને આવું એક જવાબ આવે ના નહીં પાછું બધાને બધાને પણ નથી ગમતું તો કેટલાક છે આમ મારે મારે તો કઈ દુખતું નથી, તો મને દુખે તેને હું શું કરું? કેટલાક આ દાદા દુખે છે આ દા તો હું આ કે છે દાદા મારા મને નારાજ ના કરીએ બધું આ કહીએ તમારા ઘરનું ફળ સત ના આપતા એમ ફળ ના આવે. મારા જેને જોડે સંગ છે તેના ફળ ના આવે, બહુ ના આવે, જેવું એવું ના આવે, અમુક ભાગમાં આવે. મેં તો હીરા પર પડી જાય ને લાગે ચીતી રીતે થાય ચાલે નઈ. એટલે જગત માં કોક જ ફેરવો કોઈ માણસ નો એવો જન્મ થાય કે જેને શ્રદ્ધા ની મૂર્તિ કહેવાય. શું કહેવાય? શ્રદ્ધા ની મૂર્તિ, એને શ્રદ્ધા આવી જ જાય અને ત્યાં આપણું કામ થાય. બાકી શ્રદ્ધા આવી ના જાય આપડે બહાર બહાર કઈ બહુ સારું છે, તું રાખે શ્રદ્ધા કશું વળે નહીં, શ્રદ્ધા આવી જ જાય. લંડન માં દાદા પાસે હું લંડન હતો, એક ભાઈ કપલ આવ્યું હતું કે બાળક આપો. દાદા મને સાક્ષી અંબામાની દાદા કે વિધિ કરી અને અરજી સ્વીકાર થયો. દાદા મને પૂછ્યું કે એટલે આપવું એમ, એટલે મેં કહ્યું આપો. મારે અંબામાની પ્રાર્થના સ્થિતિ બધું બહુ કુદરતી ચાલુ થયેલું છે, એ કેમ કહી રહ્યો લંડન? હા, લંડન માં એક કપલ આવેલું આપની પાસે, એને બાળક ની કે બાળક આપો તો આપે વિધિ કરી હશે, પછી એમને સાક્ષી માં મૂકે એમને આપવું કે નહીં, તો આમણે કહ્યું આપો. તો ત્યારથી એમને અંબામાની આરતી ને એ થયા કરે છે. હા, એ આપે પેલા ભાઈ પેલા કપલ ને એવું કહ્યું કે ત્યાં માતાજી નો દેશ માં માતાજી ના દર્શન કરી આવજો, તો એમને તે દિવસથી માતાજી ની આરતી રોજે નિયમ થી થયા કરે છે, એવું સાથી બની ગયું હશે. પેલા કોઈ દિવસ માતાજી ની કરેલું જ નહીં ભક્તિ કે કશું, અને હવે રોજે આરતી માં એમનો દીક વર્ગી જાય એવા ઉદય આવી જાય. તો પેલા ને શું થયું પછી? એટલે પેલા દવે ખરા ને, એમણે એમ કહ્યું કે એ લોકો દેશ માં આવી ગયા છે, દેશ માં જતા રહ્યા સુરત એટલે અહી દેશ માં આવેલા, એમ કે કઈ હોવું જોઈએ બાળક થશે એવું. ઘણા કેસ થઈ ગયા, ઘણા મૂકી દીધું એટલે કઈ નઈ. કમલેશ ગમે છે કે બધું લોક સુખ્યા થઈ ગયા? બધા સુખ્યા થઈ ગયા, બહુ લોકો સુખ્યા થઈ. મને યાદ છે ને શું બન્યું છે? સાપ્ત સૂત્ર માં બધા વાક્ય લખેલા છે ને, એ ત્રણેય કાળ સત્યવાળા છે. તેમાં એક સૂત્ર માં છે કે હું શું કઉ છું કે સંપૂર્ણ નીતિ થી ચાલજે. પછી બીજું વાક્ય છે કે તેમ ન બને તો થોડી ઘડી પણ નીતિ પાળજે, અને નીતિ ના પડાય તો અનિતિ ના પાડી. નીતિ ના પડાય તો અનિતિ ના પાડી, અનિતિ પાડે તો નિયમ થી અનિતિ પાડજે. લોસ એન્જલસ માં એ લોકો એ સત્સંગ કરેલો આની ઉપર. એમ નીતિ પાડે તો નિયમ થી અનિતિ પાડી. આ જો નિયમ થી પાડે હંમેશા, જ્યાં નિયમ આવે તે મોક્ષે લઈ જાય. નિયમ મોક્ષે લઈ જાય, નિયમ વચ્ચે ગાળ્યો મોક્ષે લઈ જાય. નિયમ ભંગ થયેલો રખડ્યો, ખરું ખોટું હોય ગમે તે, પણ નિયમ થી કરે ને. આ વાક્ય બઉ ઊંચું, આટલા બધું કોઈ કહે નઈ ને અનિતિ પાડવાની, કોઈ કહે નઈ. અને બધા સત્સંગ તારે તો નીતિ પાડે તો નિયમ થી અનિતિ પાડી, એટલે બધી તને છૂટ આપી ને. અનિતિ પાડવાની છૂટ આ વર્લ્ડ માં મેં એકલા જ આપી. અપ્તાણી સાતમી નું છે, અપ્તાણી સાતમી માં બહુ મોટું ચેપ્ટર છે, આખું બહુ ડિટેલ માં વિગતવાર એમાં છે. નિયમ અને નીતિ કરું તો એ પણ નીતિ છે. દાખલો એક ચોર ચોરી કરતો હોય પણ નિયમ થી ચોરી કરે તો એ નિયમ તને મોક્ષે લઈ જાય. નિયમ થી ચોરી કરે એટલે શું કે એને મહિનામાં બે ચોરીઓ કરવાની કહી. હવે પેલા ફેરા હાથ માર્યો તો એને 10 રૂપિયા હાથમાં આવ્યા, ફરી વાર હાથ માર્યો 40 રૂપિયા આવ્યા મળ્યા. હવે જો પેલો હાથ ના માર્યો હોત તો તેને બીજા 300 રૂપિયા મળે તેવું હતું, પણ બે વખત થઈ ગયું એટલે હવે લેવાય નહી. બધા નિયમ સંસારમાં નાખ્યું છે ને, એ બધી ચીજ નિયમ થી જો કરવામાં આવે તો એનો વાંધો નથી. નિયમ થી એ વાક્યની સાથે જે દાખલા હોય છે એનો જે વિસ્તારથી ફોડ હોય છે ને એ ઇટસેલ્ફ જ સમજ પડી જાય એવું હોય છે. તમારે તો ચર્ચા થઈ પછી એના અંત આવ્યો તો બરો એના અંત હકાર માં આવ્યો દાદા અહીં વાક્ય તમે કહ્યું છે દાદાનું હતું ને દાદાનું સિદ્ધાંતિક વાક્ય હતું ને આમાં જે નિયમ થી અનિતિ પાજે એકલું વાક્ય આપ્યું હોય ને તો વિરોધ ઉઠે પણ એની પાછળ સિદ્ધાંત મૂકે છે કે નિયમ જ મોક્ષે લઈ જશે પછી આવી રીતે પડાય એટલે કઈ રીતે પાડવું એનો પણ ખુલાસો આપ્યો છે દાખલા સાથે ઘણી વખત આ વાંચીએ ને બધા એવું થાય કે એનો ફોડ કહે જ છે ઉતાવળ કરે છે આમ કે એમ પ્રથમ દ્રષ્ટિએ તો અન્યાય કઈ લાગે અન્યાય આજે પેલા મંજુબેન ઝવેરી કેતા હતા કે આ દાદા એ અનિતિ પાડ પણ નિયમ થી એ તો કે છે કે ગજબ ની વાત કરી દીધી કે છે આવું કોઈ બોલ્યો જ નથી કે એ જ ને આરોગ્ય કેસ માં છૂટતું નહીં સાહેબ હું શું કરું કે છૂટતું નથી નિયમ કે સાહેબ એ કઈ ના કઈ તો છૂટો નહીં ચાલે જાવી તો નહીં ઘર કોઈ કામ એમ જ તારી દુકાન આવે તને એને શું લાભ થયો હોલસેલ ની દુકાન માં આવે તો લાભ ના થાય રિટેલ માં સારા લાભ થશે ને કે છે કે કોઈ પણ વાક્ય હોય આમાં એ લોકો ત્યાં વાંચે તો પેલું વાક્ય વંચાય ને તો આમ પેલું વિરોધ ઉભો થાય એવું લાગે પણ એનો ફોડ તરત જ આપેલો જ હોય છે વિગતવાર ફોડ હોય છે એટલે પાછું વળી મરે દાદા પક્ષ ના દાદા ના પક્ષ ના નહીં વળી મરે એ કે ધીરજ ના હોય તો પેલો ગુચાળો ઉભો થઈ જાય આ ફોડ પડી જ જાય અંદર પાછળથી આ મુવા શબ્દ માટે એવું જ કે મુવા શબ્દ એટલે દાદા મુવા જ બોલતા હશે પછી પાછું એક જગ્યા એવું છે કે મુવા જેને કહે તો અજર અમર તપે અંદર છે પેલા આવતો છે ભાડે જશે ને પચાસ છે તેલ પાણી કરું પછી અમદાવાદ માં ખરી મજા આવી હતી રજનીશ માં ગયેલો જાની કરી ને સુરેશ જાની કરી રજનીશ માં ગયેલો માળા બાળા પહેરી શરીર મજબૂત અને એન્જિનિયર મ્યુનિસિપાલિટીમાં એન્જિનિયર હતા અમદાવાદ ની શું પગાર મળે છે પચીસ શો કરે ત્યાસી રૂપિયા ભાડે જાવશો એનું ભાડું કે છે ત્યાંથી પડ્યું ને ભાડું કઈ રીતે મને કે છે ભાડું નહીં પગારથી રહું છે પગાર એ વાત હતી પણ એનું મહિનાનું ભાડું રોજનું ભાડું તો આટલું જ ગણાય ને ખૂબ હશે ભાડું કહેવાય કે ખૂબ હશે ખૂબ જ હશે પછી મેં ભાડું કહેવાય ને અમે મશીન આપીએ ને એનું 100 રૂપિયા ભાડું લઈએ રોજ સરકાર પાણી અને બસ તેલ પાણી તો સરકાર નાખે અને તમારું તેલ પાણી એ શું પાછું કર્યું શરીરને જોયું તું તેલ પાણી નાખે એ તમારે ઘેર કર ઘરનું તેલ પાણી કે છે એ ભાઈ ખૂબ હજો આવી જાગૃતિ એમને ક્યારે રહેશે કે છે મેં કહું જ્ઞાન લેશે તારે એ અમને તો આવી કઈ જાગૃતિ જ નહીં જ્ઞાન લીધા પછી જાગૃતિ અને માણસ ઉઠું છે એ સિમંદર સ્વામી ના ડેરાસન જઈ રહ્યો વધુ ટાઈમ સર્વિસ માં આપણે રજનીશ સારો આપડે તો રજનીશ સારા બહુ પ્યાઈ ગયા છે વડોદરી આવ્યો ત્યારે તો તમે હતો ને વડોદરી આવ્યો. સાહજિકતા દખલ નહી ને કોઈ જાત. તમે આમ કહો તો આમ, આમ કહો તો આમ, પોતાપણું નહી. એમ તું કઈ વધુ પોતાપણું છોડી દેવ. નહી ગાડી કે ગાડી માં જવાનું એ પછી કાલે કાલે કે છે પછી આમ જવું છે કે એમ. ના એમ નહી, અમારે કે બધું વાંધો નહીં, અમારો પોતાનો મત ના હોય એમ. નામ સાજીક પણ સાજીક પોતાનો મત ના હોય એ સાજીક પણ. બીજું પારકા ના મતે ચાલવું એ સાજીક પણ. એ સાજીક એટલે એ પોતાપણું જે કહ્યું ને એ છૂટે કઈ રીતે? પોતાપણું છૂટે આપણો શોખ તૂટી જાય તો પોતાપણા નો શોખ તૂટી જાય એટલે છૂટી જાય. જો મારી શોખ હોય તો છૂટે કે ના? એટલે બે કીધું એટલે બધા શોખ છૂટે ત્યારે કે પોતાપણા નો શોખ છૂટે ત્યારે? પોતાપણા નો શોખ બીજા બધા ના છૂટે તમારે. પોતાપણા નો શોખ બહુ ભારે હોય. એ કોને હોય? મારું કહેલું જ કરવું પડશે કે બીજા બધા શોખ ના છૂટે તો કે છે? એટલે પોતાપણા નો શોખ માં પોતાનું ધાર્યું કરાવવું એ એવું નહીં પણ ધાર્યું કરાવવું પડે નહીં તો પોતાપણું. હું ને પોતાની વિશેષતા બધા આખા જગત માં હોય. પોતાપણું જાગે એટલે ભગવાન થઈ ગયા છે. એટલે જ્ઞાની પોતાપણા સાથે હોય. પોતાપણા સાથે જ્ઞાની હોય એટલે એટલે સર્વાંશે ખલાસ નથી થતું એમ. પોતાપણું જાય એટલે ભગવાન કહેવાય. આપનું તો પોતાપણું ખલાસ થઈ ગયું છે ને? પોતાપણું તો ખલાસ થઈ ગયું છે ને આપને વિશે? હા તો ભગવાન જ કહેવાય ને? કહેવાય પણ આ લોકો મગજ બગડી જાય તેથી આપણે શી જરૂર. એટલે મેં કહ્યું ભગવાન તો મને ઉઠવું ઉઠવું એ લાગે છે, હલકા પદ લાગે છે. અમારું પદ તો ઘણું હતું, નિર્વિશેષ પદ એવું લખ્યું છે પુસ્તક માં. આપણે કહું ને જ્ઞાની તો પોતાપણા સાથે હોય એ પાછું જુદું થયું. તમે બધા જ્ઞાન આપ્યું બધા જ્ઞાની જ કહેવાય ને એ અપેક્ષા. તમારી પાસે પોતાપણ છે એ પોતાપણું જતું રહેલે તમે ભગવાન. હા હા આમ મહાત્માની વાત કરી દાદાની દાદાની તારે પોતાપણું જતું એટલે ભગવાન જ છે. ભગવાન એવા કે ભગવાન લોક જાળી પડે ચાલી પડે. આ પોતાપણું જ્ઞાન પછી એ ડિસ્ચાર્જ ભાવ કહેવાય. પોતાપણું મહાત્માઓને છે ડિસ્ચાર્જ ભાવ કહેવાય. ડિસ્ચાર્જ હવે ડિસ્ચાર્જ નીકળી જશે. એટલે તમારે એ માલ ના આધારે ટક્યું છે એટલે માલ ખાલી થશે તેમ પોતાપણું ખલાસ. પોતાપણું ખુલતું જશે. પોતાપણું નથી એવું ખુલતું. ટાંકી માંથી ખાલી થઈ ગયું એટલે થઈ ગયું. આ વાત કઈ લી આપે પેલી ઉદય એટલે કે વ્યવસ્થિત ના ઉદય બધા ઉદય જે આવે એમાં પેલું તન્મયાકાર પણ હોય જ. પછી ત્યાં પુરુષાર્થ માંડવાનો છે છૂટા પાડવાનો. એટલે આ પોતાપણું ડિસ્ચાર્જ તો થાય પણ પોતાપણું ઓગાળવા માટે એટલો પુરુષાર્થ તો ખરો જ ને? એ જાગૃતિ નો પુરુષાર્થ તો ખરો જ ને? જતું જ જાય. ઓછું નીકળ્યું હોય તો રહ્યું, વધારે રહ્યું વધારે નીકળે તો ઓછું જેટલો જાગૃતિ પ્રમાણમાં નીકળે. જાગૃતિ નું પ્રમાણ હોય તો પ્રમાણ નીકળે, જાગૃતિ વધારે હોય તો વધારે પ્રમાણ નીકળી જાય, જલ્દી નીકળી જાય. ઓછું હોય ઓછું નીકળે નીકળે હોય 100%, તે બધી જાગૃતિ વધારે હોય તો એકદમ 10% નીકળી જાય, જાગૃતિ ઓછી હોય 2% નીકળે. પછી 90% નીકળી જાય. એ પોતાપણું એટલે એ જાગૃતિ કેવી હોય? એ પોતાપણું ખલાસ થાય 10% અથવા એ જાગૃતિ કેવી હોય? ઉદય આવે એમાં જાગૃતિ વર્તે તો 10% પોતાપણું ખલાસ થયું કે 2% થયું, એ જાગૃતિ કેવી હોય? એમ વધતી જાય 0% પોતાપણું ખલાસ થાય 1% જાગૃતિ વધતી જાય. હા, પોતાપણું ખલાસ થાય કેમ જાગૃતિ વધે, અને જાગૃતિ ના આધારે પોતાપણું ખલાસ થાય. હા, તો એ જાગૃતિ કેવી રીતે વધતી હોય, કઈ રીતે વર્તતી હોય? એ જાગૃતિ કઈ રીતે વર્તતી હોય તો પોતાપણું ખલાસ થાય? મારનાર એ મારતો નથી, એ શુદ્ધાત્મા બરોબર એ બધી જાગૃતિ બરોબર. પોતાપણામાં એટલે અહંકાર અને પોતાપણું એક કહેવાય નહીં? અહંકાર કયો કહેવાય? જ્ઞાન આપીએ અહંકાર. તો પછી પોતાપણું એટલે? પોતાપણું એટલે જે અહંકાર જીવતો રહે તે એ પોતાપણું. એને એ વસ્તુ નો લાડવા વાળો તો લાડવા કેવાય, ને ચકતા પાડ્યો તો બરફી ચૂરમ કેવાય. અને એમને ચકતા ના પાડે લાડવા ના હોય એમને ચોવું અહંકાર મમતા જતો રહ્યો એટલે. અહંકાર અને મમતા જતા રહ્યા એટલે એ જતા રહ્યા એ ભાગ ને અત્યારે પોતાપણ કહીએ છીએ આપડે. અહંકાર જેવું દેખાય છે. અહંકાર તો ખસે નહી, ઓછો થાય ને તો આ પોતાપણું ખસી જાય. પોતાપણું તો ઓછું થતું જાય. પોતાપણું એટલે ભરેલો માલ, અહંકાર ભરેલો અહંકાર નીકળ્યા કરે. આ તો અહંકાર કેવો છે, ભરેલો છે અને નિવારે ભરાતો છે, બે ભેગા ભરેલો છે અને ભરાતો. એટલે ભરાતો આપડે નીકળી ગયો, ભરેલો રહ્યો. ભરેલો પેલા લોકો એ ખાલી થાય ને, એ ખાલી થઈ જાય. અહીં હવે નવો નથી ભરાતો. ના, અહીં નવો ભરાતો. એટલે આ પોતાપણું તો જેટલા એટલે ઉદય જેટલા પેલા ઉદય આવે છે એટલા વખત સુધી પોતાપણું તો ટકવાનું જ ને એની જોડે, એવું નહીં? પોતાપણું ખરાબ થયા પછી બધું ઉદય આવે જ ને, એમાં પોતાપણું ના હોય ઉદય માં. એ તો પોતાપણું ખલાસ થાય ત્યારે પણ એમાં પોતાપણું ના હોય. એટલે અત્યારે મહાત્માઓ ને ઉદય પણ છે અને ઉદય માં પોતાપણું પણ છે. ઉદય તો મારે હોય ને, આપણે પોતાપણું ના હોય. અને મહાત્માઓ ને, અને મહાત્માઓ ને આ બધાને જ્ઞાન લીધું છે એમને. એમને જ પોતાપણું છે ને, એટલે ઉદય માં પોતાપણું છે. એટલે ઉદય માં જે પોતાપણું વર્તું છે અત્યારે, એ પોતાપણા ને ખસેડવાનું છે એવું છે. ઉદય પોતાપણું વર્તે એ મહાત્માઓ ની સ્થિતિ છે અત્યારે. અહંકાર તો ભાઈ, અહંકાર ક્યારે ઓછો થાય? તો બાયોટી આસ્થાન કપડા ભરો ગાઈ ને માગે છે, અહંકાર બધો ઓછો થઈ જાય. એટલે પેલા અજ્ઞાની માટે વાત છે, અજ્ઞાની એ લોકો ને આવી રીતે અહંકાર ઓછો થઈ જાય. જ્ઞાન માં તો અહંકાર હોય નઈ ને, તો અજ્ઞાન ની વાત અહંકાર વાળા ને એ ઘટે નઈ. અહંકાર વધે એવા જ બધા સાધનો મળી આવે. ઘટવાના સાધન માં આવું કઈ બાવટિયા બાવટિયા મળે ને, આવે કઈ આવે ને, ત્યાં ગાળું થઈ જાય. એ કે તો 10 લાખ રૂપિયા ની મિલકત 15 લાખ ફોટ જાય ગઈ તો અંગારું થઈ જાય. એ બીજા ખૂણામાં પેસે ને, પાછું એક ખૂણા માંથી નીકળીને બીજા ખૂણામાં પેસે, ખલાસ તો ના થાય. અંદર ઉતાર ના કોઈ ભર્યો નહી હોય મળે. જ્ઞાન થી કહો છો ને, જ્ઞાન લીધું એટલે પેલો અહંકાર છૂટ્યો. દિલો અહંકાર હતો, કેવો દિલો મોડો. હા, તૂટે નઈ, તૂટે નઈ, સોણો તો તૂટે નઈ. દાદા કે છે કે અમારો રિવોલ્યુશન 5000 કરતા પણ વધારે, તો કે આ તો કે કોમ્પ્યુટર કરતા બી તમારો રિવોલ્યુશન બહુ થઈ ગયા. જવાબ પડ્યો છે આપડે એને બંધ કરી દઈએ, આપી ત્યાં રોજે ત્યારે બંધ કરીએ તો ઉકેલાઈ જાય. બઉ એમને દાદા એક જ વાત એમને આ મગજ માંથી કે ક્યાં છે મારો ફોન, ક્યાં છે.